નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 50 એનો પણ દ્વિતીય ભાગ 50નો ધ્રુવો અધ્યાય આપણે જતો રેકોર્ડિંગની કારણે એનો દ્વિતીય ભાગ ચાલુ જ કરીએ છીએ. ત્યાંથી યુગમાનમ સ્મૃતમ વિપ્ર ખચતુષ્કર દારણવાહા તદ સાંસાસ્તુ ચત્વાર કૃતાખ્યમ પદમ્યુચ્યતે ત્રયસ્ત્રેતા દ્વાપરો દ્વો કલિરેક હ પ્રકીર્તિતઃ મનુઃ કૃતાબ્દ સંહિતા યુગાનામેક સપ્તતિઃ વિધેર્દિને શુરીર્વિપેન્દ્ર મનવસ્તુ ચતુર્દશ તાવત્યેવ નિશા તસ્ય વિપેન્દ્ર પરિકીર્તિતા સ્વયંભૂવ સૃષ્ટિગતાન શબ્દાન સંપિંડ્ય નારદ ખચરાનયનમ કાર્યમ અથવેષ્ટ યુગાદિનતઃ. વિપ્રવર ચારે યુગોનું સંમિલિત માન 43,20,000 વર્ષ જણાવાયું છે. એના દશાંશ, એના દશાંશમાં ચારનો ગુણાકાર કરવાથી, ચારનો ગુણાકાર કરવાથી સતયુગ નામનો પાદ થશે. એનું માન 17,28,000 વર્ષ છે. દશાંશમાં 3નો ગુણાકાર કરવાથી 12,96,000 વર્ષ ત્રેતા નામનો પાદ થાય છે. દશાંશમાં 2નો ગુણાકાર કરવાથી 8,64,000 વર્ષ થશે, દ્વાપર નામનો પાદ થાય છે. અને ઉક્ત દશાંશને 1 ગણો જ રાખવાથી 4,32,000 વર્ષ કળિયુગ નામનો પાદ કહેવાયો છે. કૃતાબ્દ સહિત 1 સતયુગ વધુ 71 ચતુર્યુગનો 1 મન્વંતર થાય છે. બ્રહ્મન બ્રહ્માજીના 1 દિવસમાં 14 મનુ હોય અને એટલા જ સમયની એમની 1 રાત્રિ હોય છે. નારદ બ્રહ્માજીના વર્તમાન કલ્પમાં જેટલા વર્ષ વીતી ગયા છે એમના એકઠા કરીને ગ્રહાનયન એટલે ગ્રહ સાધન કરવું જોઈએ, અથવા ઇષ્ટ યુગાદિથી ગ્રહ સાધન કરવું. યુગે સૂર્યજ્ઞ શુક્રાણામ ખચતુષ્કર દારણવાહા કુજાક્રી ગુરી શિઘ્રાણામ ભગણામ ભગાણાહા પૂર્વ યાપી યાયિનામ પૂર્વા યાયિનામ ઇન્દ્રો રસાગ્નિ ત્રિ ત્રિષુ સપ્તભૂધર માર્ગણાહા દ્રશ્યસ્ત્રષ્ટસર ત્રયષ્ટર સંકાક્ષી લોચનાનિ કુજસ્યતુ બુધશિગ્રસ્ય શૂન્યર્તુ ખાદ્રિત્રય અંકનગેન્દવઃ બૃહસ્પતેઃ ખદસ્ત્રાક્ષિવે ખદસ્ત્રાક્ષી વેદ ષડ ષડ વહનયસ્તથા શીતશિગ્રસ્ય ષટ સપ્ત ત્રિય માશ્વી વખભૂધરા સનેરબુજ અંગષ્ટ પંચ પંચર સવેદ નિશાકરા ચંદ્રોચ યશાગા શાગાની શૂન્યાશ્વી વસુ સર પાણાવા યુગે વામં પાતસ્ય વશ્વગ્નિય વશ્વ અગ્નિયમ શ્વી શિખી દસ્ત્રકાહા સન્નકાહા. એક યુગમાં પૂર્વ દિશા તરફ ચાલતા સૂર્ય બુધ અને શુક્રના 43,20,000 ભગણ થાય છે, તથા મંગળ શનિ અને બૃહસ્પતિના શુદ્રોચ ભગણ પણ એટલા જ થાય છે. એક યુગમાં ચંદ્રમાના ભગણ 57,75,57,53,336 થાય છે. ભૌમના 22,96,832 બુધના શિગ્રોચના 1,79,37,060 બૃહસ્પતિના 3,64,220 શુક્રના શિગ્રોચના 7,70,22,376 શનિના 1,46,568 તથા ચંદ્રમાના ઉચ્ચના ભગણ 4,88,203 થાય છે. ચંદ્રમાના પાતકી વામ ગતિ સંબંધી ભગણોની સંખ્યા 2,32,238 છે. ઉદયાદુદયમ ભાનોર્ભૂમિ સાવન વાસરાહા વસુદ્રષ્ટ દ્રષ્ટા દ્વિરૂપાંક સપ્તાદ્રિતિ થયો યુગે ષડવહની ત્રિહુ તાસા અંકિત થય સ્વાધિમાસકા તિથિક્ષયા યમાર્થા સ્વિદ્રયષ્ટ વ્યોમ સરાશ્વિનઃ ખચતુષ્ક સમુદ્રાષ્ટ કુપંચ રવિમાસકા સટ ત્રૈગ્ન ત્રય વેદાગ્નિ પંચ શુભ્રાંશુ માસકા પ્રાંચતે સૂર્યમંદસ્ય કલ્પે સત્તાષ્ટવનયઃ કોજસ્ય વેદખયમ બોધશ્યાષ્ટમ અષ્ટર્તુ વહનયઃ ખખરંધ્રાણી જેવસ્ય શોકશાર્થગુણેશવઃ ગોઅંગનયઃ શનિમંદસ્ય પાતાનાથા પાતાનામથ વામતઃ મનુદ્સ્નાસ્તુ કોજસ્ય બોધશ્યાષ્ટા અષ્ટસાગરાઃ કૃતાદ્રિચંદ્રા જેવસ્ય શુક્રશાગ્નિ ખનંદકાઃ શનિપાતસ્ય ભગણાઃ કલ્પે યમરસ્તર્વઃ સૂર્યના એક ઉદયથી બીજા ઉદય સુધીનું જે દિવસનું માન હોય છે એને ભૌમવાસર કે સાવનવાસર કહે છે. એ ભૌમવાસર એક મહાયુગ ચતુર્યુગમાં 1, 5, 7, 7, 9, 1, 7, 8, 2, 8 હોય છે. ચાંદ્ર દિવસ એટલે કે 1, 6, 0, 3, 0, 0, 0, 0, 8, 0 હોય છે. અધિમાસ કહેતા 15,93,336 હોય છે. તથા તિથિ ક્ષય 2,50,82,252 હોય છે. રવિ માસોની સંખ્યા 5,18,40,000 છે. ચાંદ્રમાસ 5,34,33,336 હોય છે. પૂર્વાભિમુખ ગતિના ક્રમથી એક કલ્પમાં સૂર્યના મંદોચ ભગણ 387, મંગળના મંદોચ ભગણ 204, બુધના મંદોચ 368, ગુરુના મંદોચ 900, શુક્રના મંદોચ 535 તથા શનિના મંદોચ ભગણ 39 હોય છે. હવે મંગળ વગેરે ગ્રહોના પોતાના વિલોમ ગતિ પશ્ચિમ ગમન અનુસાર એક કલ્પમાં થનારા ભગણ જણાવવામાં આવે છે. ભૌમપાતના ભગણ 214, બુધપાતના ભગણ 488, ગુરુપાતના ભગણ 174, ભૃગુપાતના ભગણ 903 તથા શનિપાતના ભગણ 682 હોય છે. વર્તમાન યુગે યાતા વત્સરા ભગાણી ભગણાભિધાઃ માસી કૃતા યુતા માસેર મધુ શુક્લાદિ ભીગર્તે હિ પૃથકસ્તાસ્તે ધીમાસઘ્નાઃ સૂર્યમાસ વિભાજિતાઃ લબ્ધા અધિક માસ માસ કેર્યુક્તા દિનીકૃત્ય દિના નીત્વા દ્વિષ્ટા સ્થિતિ દ્રષ્ટા સ્થિતિ શયા અભ્યસ્તથાશ્વા અંદ્રવાસર ભાજિતાઃ લબ્ધોન રાત્રિ રહિતા લંકાયામ અર્ધરાત્રિકઃ સાવનો દ્યુગણઃ સૂર્યાદ દિન માસ અબ્ધ પાસ્તતઃ સપ્તભિઃ શયતિ શયતઃ શેષ સૂર્યાદ્યો વાસર વાસરેશ્વરઃ માસ અબ્ધ દિન સંખ્યાપ્તમ દ્વિત્રિઘ્નમ રૂપસંયુતમ સપ્તોર સપ્તોદ્ધૃતા વશેષો તૌ વિજ્ઞેયો વિજ્ઞેયો માસ વર્ષયો વર્ષપો પો માસ વર્ષપો. વર્તમાન યુગ જે યુગમાં જે સમયના અહરગણ કે ગ્રહાદિનું જ્ઞાન કરવું હોય એ સમય માં સૃષ્ટિ આદિકાળ કે યુગાદિકાળથી અત્યાર સુધી જેટલા વર્ષ વીતી ચૂક્યા હોય તેઓ સૂર્યના ભગણ હોય છે. ભગણને 12 થી ગુણીને માત્ર ભગણને 12 થી ગુણીને માસ બનાવવો જોઈએ. એમાં વર્તમાન વર્ષના ચૈત્ર શુક્લ પ્રતિપદાથી લઈને વર્તમાન માસ સુધીના જેટલા માસ વીત્યા હોય એમની સંખ્યા ઉમેરીને યોગફળને બે સ્થાનોમાં રાખવું જોઈએ. બીજા સ્થાનમાં રાખેલા માસ ગણને યુગના ઉપયુક્ત અધિમાસોની સંખ્યાથી ગુણીને ગુણનફળમાં યુગના સૂર્યમાસોની સંખ્યાથી ભાગવું. પછી જે લબ્ધિ થાય એને અધિમાસની સંખ્યા માનવી જોઈએ. એને પ્રથમ સ્થાન સ્થિત માસગણમાં ઉમેરવી વ્યોગફળ વીતેલા ચંદ્રમાસોની સંખ્યાનું સૂચક હોય છે. તે સંખ્યાને 30 ગુણવી તો ગુણનફળ તિથિ સંખ્યાનું સૂચક થતું હોય છે. એમાં વર્તમાન માસની શુક્લ પ્રતિપદાથી ઇષ્ટતિથિ સુધીની સંખ્યા ઉમેરવી. ઉમેરવાથી ચાંદ્ર દિવસની સંખ્યા જ્ઞાત થતી હોય છે. એને પણ બે સ્થાનોમાં રાખવી. બીજા સ્થાનમાં સ્થિત સંખ્યાને યુગ માટે કહેલી તિથિક્ષય સંખ્યાથી ગુણવી. ગુણનફળમાં યુગની ચાંદ્ર દિવસ તિથિ સંખ્યા દ્વારા ભાગવી. જે લબ્ધિ થાય એ જ તિથિ ક્ષય સંખ્યા છે. એને પ્રથમ સ્થાનમાં સ્થિત ચાંદ્ર દિવસની સંખ્યામાંથી ઘટાડી દેવામાં આવે તો અભિષ્ટ દિવસનો લંકાર્ધ રાત્રિકાલિક સાવન દિનગણ એટલે કે અહરગણ થાય છે. આ રીતે અહરગણ સાધનામાં કદાચ ક્યારેક ક્યારેક એક દિવસ વધુ કે ઓછો પણ થાય છે. એ સ્થિતિમાં એક ઘટાડીને કે ઉમેરીને અહરગણ સ્વીકારો. કલિયુગાદિ અહરગણનું ઉદાહરણ સાકે 1875 કાર્તિક શુક્લ પૂર્ણિમા શુક્રવારને અહરગણ બનાવવો છે. તો કલિયુગાદિથી ગત યુધિષ્ઠિર સંવંતની વર્ષ સંખ્યા 3179 સાકે 1875 ઉમરવાથી 5054 થયો. એને 12 વડે ગુણવાથી 60648 થયો. એમાં ચૈત્ર શુક્લ પ્રતિપદાથી ગત માસ સંખ્યા 7 ઉમેરવાથી 60655 સોર માસ ગણ થયા. એને પૃથક યુગની અધિમાંશ સંખ્યા 1,15,93,336 ગુણતા 9,6,6,4,3,7,9,5,0,8,0 થયો. એને યુગની સોર માસ સંખ્યા 5,1,8,4,0,0,0,0 એટલે કે 4,0 વડે ભાંગતા લબ્ધિ અધિમાસ સંખ્યા 1864 પૃથક સ્થિત સોર માસ ગણ 60655 ઉમેરવાથી 62,519 થયા. આ ચંદ્રમાસ સંખ્યા થઈ. એને 30 વડે ગુણીને ગુણનફળમાં તિથિ સંખ્યા 15 ઉમેરવાથી 18,75,585 થયા. આ ચંદ્ર દિવસ સંખ્યા થઈ. એને યુગની ક્ષય તિથિ સંખ્યા 2,5,0,8,2,2,5,2 વડે ગુણીને ગુણનફળ 4,7,0,4,3,8,9,5,6,1,7,4,2,0 ને યુગની ચાંદ્ર દિવસ સંખ્યા 1,6,0,3,0,0,0,0,8,0 વડે ભાંગતા લબ્ધિ તિથિ સંખ્યા તિથિ ક્ષય સંખ્યા 2,9,39,347 ને ઉપયુક્ત ચાંદ્ર દિવસ સંખ્યા 1,87,18,75,585માંથી ઘટાડવાથી 18,46,238 અહરગણ થયો. એને 7 વડે ભાંગતા 2 શેષ રહે છે, જેનાથી શુક્ર વગેરે ગણના અનુસાર શનિવાર આવે છે. પરંતુ થવો જોઈએ 1 શેષ શુક્રવાર માટે. એમાંથી 1 ઘટાડીને વાસ્તવિક અહરગણ અઢાર લાખ 46,237 થયો. આ ઉદાહરણમાં પૂર્ણિમાનો ક્ષય થવાના કારણે 1 દિવસનું અંતર પડ્યું છે. આ વાત થઈ. આપણે હવે આગળ તેમાં એનાથી દિનપતિ માસપતિ અને વર્ષપતિનું જ્ઞાન કરવું. જેમ કે દિનગણમાં 7 ભાંગતા શેષ બચેલા 1 આદિ સંખ્યા અનુસાર રવિ અને વારપતિ સમજવા જોઈએ. તથા દિનગણમાં 30 ભાંગીને લબ્ધિને 2 ગુણીને ગુણનફળમાં 1 ઉમેરવો. પછી એમાં સાતથી ભાંગીને 1 આદિશેષ થતા રવિ વગેરે માસપતિ સમજવો. એ જ રીતે દિનગણમાં 360 ભાંગીને લબ્ધિને 3 ગુણીને ગુણનફળમાં 1 ઉમેરવો. પછી એમાં 7 ભાંગતા 1 આદિશેષ સંખ્યા અનુસાર રવિ વગેરે વર્તમાન વર્ષપતિ થાય છે. કલયુગના આદિમાં શુક્રવાર હતો, તેથી કલયુગાદિ અહરગણમાં 7 વડે ભાંગવાથી 1 વગેરે શેષ રહેતા શુક્ર વગેરે વારપતિ થાય છે. માસપતિ જાણવા માટે અહરગણ 1,18,46,237 30 વડે ભાંગીને લબ્ધિ 61,541 ને 2 વડે ગુણતા 1,83,082 થયો, એમાં એકને ઉમેરીને 7 વડે ભાગવાથી શેષ 2 રહ્યા, તેથી શુક્રથી બીજો શનિ હાલનો માસપતિ થયો. ગ્રહસ્ય ભગણાભ્યસ્તો દિનરાશિ ક્વાશરેહિ વિભાજિતો મધ્યગત્યા ભગણાદિર્ગ્રહો ભવેત એવં સ્વશીઘ્રં શીઘ્રમંદોચચા યે પ્રોક્તાઃ પૂર્વયાયિનઃ વિલોમગતયઃ પાતાસ્તદ્વચક્રાદ વિશોધિતાઃ. મધ્યમ ગ્રહ જ્ઞાન યુગ માટે કથિત ભગણની સંખ્યાથી દિનગણને ગુણવો, ગુણનફળમાં યુગની કુદિન સાવન દિન સંખ્યાથી ભાંગતા ભગણાદિ ભગણાદિ કહેતા અહીં પ્રથમ લબ્ધિ ભગણ હોય છે, બાકી રહેલને 12 વડે ગુણીને ગુણનફળને યુગ કુદિન વડે ભાંગતા જે લબ્ધિ આવશે એ રાશિ છે. ફરી શેષને 30 વડે ગુણીને ગુણનફળને યુગ કુદિન વડે ભાગતા જે લબ્ધિ આવે એ અંશ છે. અંશ શેષ 60 વડે ગુણીને ગુણનફળને કુદિન વડે ભાંગવાથી લબ્ધિ કલા થાય છે. કલા શેષને 60 વડે ગુણીને પૂર્વત યુગ કુદિન વડે ભાંગતા જે લબ્ધિ આવે એ વિકલા થાય છે. આ બધામાં ભગણ સિવાય રાશિ વગેરે ગ્રહ કહેવાય છે. આ રીતે મધ્યમ ગ્રહ છે ભગણાદિ ગ્રહ લંકાર્ધ રાત્રિ કાલિક થાય છે. એ જ રીતે પૂર્વાભિમુખ ગતિના જે શિદ્રોચ અને મંદોચ કહેવામાં આવ્યા છે આવે છે એમના ભગણ દ્વારા એમનું પણ સાધન થાય છે. ઉદાહરણ, જેમ કે યુગના સૂર્ય ભ્રમણ 4,32,00,000 ને અહરગણ 18,46,237 થી ગુણતા 7,9,7,5,7,4,3,8,4,0,0,0,0 થયો. એમાં યુગના કુદિન એટલે કે 1,5,7,7,9,1,7,8,2,8 વડે ભાંગતા લબ્ધ ભગણ 5,054 થયા. બાકી 9,4,7,1,3,7,2,8,8 ને 12 વડે ગુણીને ગુણનફળ 1,1,3,6,5,6,4,7,4,5,6 ને કુદિન વડે ભાગતા લબ્ધિ રાશિ 7 થઈ. રાશિ શેષ 3,2,0,2,2,2,6,6,0 ને 30 વડે ગુણીને ગુણનફળ 9,6,0,6,6,7,9,8,0,0 ને કુદિન વડે ભાગતા લબ્ધ અંશ 6 થયો. અંશ શેષ 1,3,9,1,7,2,8,3,2 ને 60 વડે ગુણીને ગુણનફળ 8,3,5,0,3,6,9,9,2,0 ને કુદિન વડે ભાંગતા લબ્ધિ કલા 5 થઈ. કલા શેષ 4,6,0,7,8,0,7,8,0 ને 60 વડે ગુણીને ગુણનફળ 2,7,6,4,6,8,6 પુનઃ વડે ગુણીને ગુણનફળ 2,7,6,4,6,8,4,6,8,0,0 ને કુદિન વડે ભાંગતા લબ્ધિ વિકલા 18 થઈ તથા ભગણ ઉપયોગમાં નથી આવતું તેથી એનું જતું કરીને રાશ્યાદિ ફળ 7,6,5,18 આ લંકાર્ધ રાત્રિ કાલિક મધ્યમ સૂર્ય થયો. એ જ રીતે પોતપોતાના ભગણ દ્વારા બધા ગ્રહ ઉચ્ચ અને પાતનું સાધન થાય છે તથા પાતની વિપરીત ગતિ થાય છે. અહરગણ દ્વારા સાધિત પાતને 12 રાશિમાં ઘટાડવાથી બેસાડવાથી બાકીની મેષ વગેરેના ક્રમે રાશ્યાદિ પાત સમજવો જોઈએ. આ વાત આગળ કહેવામાં આવશે. વિલોમ એટલે પશ્ચિમાભિમુખ ગતિના જે ગ્રહોના પાત ભગણ કહેવામાં આવ્યા છે એમના દ્વારા એ જ રીતે જે બધા પાત સિદ્ધ થાય છે એમને 12 રાશિમાં ઘટાડવાથી શેષને મેષાદિ ક્રમથી રાશ્યાદિ પાત સમજવો જોઈએ. આ રીતે સાધિત ગ્રહ રેખાદેશીય હોય છે. એમાં આગળ કહેલા દેશાંતર સંસ્કાર કરવાથી સ્વદેશીય મધ્યમ ગ્રહ હોય છે. યોજનાની સતાન્યષ્ટો ભૂકર્ણો દ્વિ ગુણાની તુ તદ વર્ગતો 10 ગુણાત પદમ ભૂપરિધિર ભવેત. લંબજયાંગ્ન સ્ત્રી જીવાતઃ સ્ફુટો ભૂપરિધિ શ્વકઃ. ભૂપરિધિ પ્રમાણ પૃથ્વીનો વ્યાસ 1,600 યોજન છે. આ 1,600ના વર્ગને 10થી ગુણીને ગુણનફળનું મૂળ ભૂમધ્ય પરિધિ થાય છે. અર્થાત વર્ગમૂળની જે સંખ્યા થાય એટલા યોજનની પૃથ્વીની પરિધિ જાણવી જોઈએ. એ ભૂમધ્ય પરિધિની સંખ્યાને પોતપોતાના લંબાંશ જ્યાંથી ગુણીને એમાં ત્રિજ્યા 3438 ભાગીને જે લબ્ધિ થાય એ સ્પષ્ટ ભૂપરિધિની યોજન સંખ્યા છે. જેમ કે 1600 વર્ગને 10 ગણો કરવાથી 2, 5, 6 એટલે કે 2,56,00,000 થયો. એનું વર્ગમૂળ સ્વલ્પાંતરથી 5,058 થયું. આટલું જ યોજન સ્થૂળમાનથી મધ્ય ભૂપરિધિનું પ્રમાણ છે. ગોરખપુરમાં સ્પષ્ટ ભૂપરિધિ સાધન જો લંબાશ 63 અને 15 છે તો એની જ્યાં આગળ 93 અને 97 શ્લોકમાં વર્ણવાયેલ પદ્ધતિ અનુસાર 3070 એટલે કે 3070 થઈ મધ્ય ભૂપરિધિ 5,058 ને ગોરખપુરની લંબજ્યા 3070 વડે ગુણીને ગુમનફળ એટલે 1,55,28,060 ને ત્રિજ્યા 3,438 વડે ભાગવાથી લબ્ધી 4,516 સ્પષ્ટ ભૂપરિધિ થઈ. દેશાંતર કાળનું જ્ઞાન આ રીતે થાય છે. ગણિત દ્વારા સિદ્ધ ચંદ્રગ્રહણ સ્પર્શકાળથી જેટલા ઘડી પળ પછી સ્પર્શ થાય છે એટલી જ ઘડીને રેખાદેશથી પૂર્વ દેશાંતર તથા જેટલી ઘડી પહેલાં ગ્રહણનો સ્પર્શ થાય છે એટલી ઘડીને પશ્ચિમ દેશાંતર સમજવામાં આવે છે. ગોરખપુરમાં આ રીતે 1 ઘડી અને 13 પળ પૂર્વ દેશાંતર છે. આ દેશાંતર પળથી દેશાંતર યોજનનું જ્ઞાન ત્રૈરાશિકથી થાય છે. જેમ કે 3600 પળમાં સ્પષ્ટ ભૂપરિધિ યોજન 4,516 છે તો દેશાંતર પળમાં કેટલું થશે? આ રીતે ગોરખપુરમાં દેશાંતર 73 પળ દ્વારા રેખાદેશ વડે દેશાંતર યોજન 4,516 × 73/3600 = 91 થયું. એના દ્વારા ગ્રહોમાં દેશાંતર સંસ્કાર થાય છે. રેખાદેશથી ગોરખપુરના પૂર્વ દેશાંતર યોજન 91 ને સૂર્યની મધ્ય ગતિકલા 59/8 વડે ગુણીને ગુણનફળ 5,381/8ને સ્પષ્ટ ભૂપરિધિ યોજન 4,516 વડે ભાંગતા લબ્ધિ કલ્પાદિ 1,11 થઈ અને અહરગણ સાધિત મધ્યમ સૂર્ય 7, 6, 5, 18 પૂર્વ દેશાંતર હોવાના કારણે ઘટાડવાથી એટલે કે બેસાડવાથી 7, 6, 4, 7 આ મધ્યરાત્રિ કાલિક મધ્યમ સૂર્ય થયો. તેન દેશાંતરાભ્યાસ તથા ગ્રહ ભુક્તિર્વિભાર જીતા કલાદિ તત્ફલમ પ્રાચ્યામ ગ્રહેભ્યઃ પરિશોધયેત રેખા પ્રતીચી સંસ્થાને પ્રક્ષિપેત સ્યુઃ સ્વદેશ જાહ રાક્ષસાલયો રાક્ષસ આલય દેવો ક શૈલયોર્મધ્યસૂત્રગાહ અવંતિકા રોહિતકમ તથા સન્નિહિતમ સરહ વાર પ્રવૃત્તિ પ્રાગદેશે શપાર્ધે અભ્યધિકે ભવેત તદેશાંતર નાડીભી પશ્વાદુને વિનિર્દિશેત. ગ્રહમાં દેશાંતર સંસ્કાર. ગ્રહની કલાદિ મધ્યમ ગતિને દેશાંતર યોજનથી રેખાદેશથી જેટલા યોજન પૂર્વ કે પશ્ચિમ પોતાનું સ્થાન હોય એનાથી ગુણની ગુણનફળમાં સ્પષ્ટ ભૂપરિધિ યોજન દ્વારા ભાગમાં જે લબ્ધિ થાય એ કલા વગેરે છે એ લબ્ધિને રેખાથી પૂર્વ દિશામાં પૂર્વ સાધિત ગ્રહમાં ઘટાડવાથી અને પશ્ચિમ દેશમાં ઉમેરવાથી સ્વસ્થાનીય અર્ધરાત્રિકાલિક ગ્રહ થાય છે. પાત રાહુમાં દેશાંતર સંસ્કાર વિપરીત હોય છે. રેખાદેશ લંકાથી સુમેરુ પર્વત સુધી યામ્યોતર રેખામાં જે જે દેશ સ્થાન છે એ બધા રેખાદેશ કહેવાય છે. જેમ કે ઉજ્જૈની રોહિતક કુરુક્ષેત્ર વગેરે. વાર પ્રવૃત્તિ ભૂમધ્ય રેખાથી પૂર્વ દિશામાં રેખાદેશીય મધ્યરાત્રિથી ભૂમધ્ય રેખાથી પૂર્વ દેશમાં રેખાદેશ મધ્યરાત્રિથી દેશાંતર ઘટિતુલ્ય પાછળ અને રેખાથી પશ્ચિમ દેશમાં મધ્યરાત્રિથી દેશાંતર ઘટિતુલ્ય આગળ જ વાર પ્રવૃત્તિ રવિ વગેરે વારોનો આરંભ થાય છે. રેખાદેશના મધ્યરાત્રિ સમયથી જ સૃષ્ટિનો આરંભ માનવામાં આવ્યો છે. માટે રેખાદેશના મધ્યરાત્રિ સમયમાં જ વાર પ્રવેશ થાય છે. ઇષ્ટનાળી ગુણા ભુક્તિ ષષ્ટયા ભક્તા કલાદિકમ ગતે શ્રુદ્ધેમ તથા ભોજ્યમ ગમ્યે તત્કાલિકો ગ્રહ ભચક્ર લિપ્તા શિત્યંશમ પરમમ દક્ષિણોત્તરમ વિક્ષિપ્યતે સ્વપાતેન શુક્રાંત્ય અંતાદનુષ્ણુ નૃષ્ણગુહુ તન્વાશમ દ્રિગુણિતમ જીવસ્ત્રિગુણિતમ કુજઃ બુધ શુક્રાર્કજાઃ પાતેર્વિક્ષિપ્યંતે ચતુર્ગુણમ. ઇષ્ટકાળમાં મધ્યમ ગ્રહ જાણવાની વિધિ. મધ્યરાત્રિથી જેટલી ઘડી પછી ગ્રહ બનાવવો હોય એ સંખ્યાથી ગ્રહની કળા વગેરે ગતિને ગુણીને ગુણનફળમાં 60થી ભાગીને લબ્ધિતુલ્ય કળા વગેરે ફળીને લબ્ધિતુલ્ય કળા વગેરે ફળને પૂર્વ સાધિત ગ્રહમાં ઉમેરવાથી તથા જેટલી ઘડી મધ્યરાત્રિથી પૂર્વગ્રહ બનાવવો હોય એટલી સંખ્યાથી ગતિને ગુણીને ગુણનફળમાં 60થી ભાંગીને કળા વગેરે ફળને પૂર્વ સાધિત ગ્રહમાં ઘટાડવાથી ઇષ્ટકાલિક ગ્રહ થાય છે. માની લો કે શુક્રવાર મધ્યરાત્રિકાલિક ગ્રહ જાણીને અગ્રિમ પ્રાતઃકાળના 6 વાગ્યાનો મધ્યમ સૂર્ય બનાવો છે તો ઇષ્ટકાળ 6 કલાક 15 ઘટી થયો. તેથી સૂર્યની કલાદી ગતિ 59.8 ને 15થી ગુણીને 60 વડે ભાંગવાથી લબ્ધિ 14 કલા 17 વિકલાને મધ્યરાત્રિના સૂર્ય 7-6-4-7માં ઉમેરવાથી 7-6-18-54 આ શનિવારે પ્રાતઃકાળનો 6 વાગ્યાનો મધ્યમ સૂર્ય થશે. ચંદ્રાદિ ગ્રહોના પરમ વિક્ષેપ ભચક્ર કળા 21,680 ભાગ 270 કળા સુધી ક્રાંતિવૃત એટલે સૂર્યના માર્ગથી પરમ દક્ષિણ અને ઉત્તર ચંદ્રમાં વિક્ષિપ્ત થાય એટલે ખસે છે તથા ગુરુ 60 કળા, મંગળ 90 કળા, બુધ શુક્ર અને શનિ આ ત્રણે 120 કળા સુધી ક્રાંતિવૃત્તિથી દક્ષિણ અને ઉત્તર ખસતા રહે છે. સૂર્ય અને અન્ય ગ્રહોના માર્ગોનું યોગસ્થાન 4 રસ્તા કહેવાય છે. જ્યારે ગ્રહ પોતાના માર્ગ પર ચાલતો ચાલતો પાત સ્થાનમાં આવે છે તે વખતે એ ક્રાંતિવૃત્તિમાં હોવાને કારણે પોતાના સ્થાનમાં જ હોય છે. કેમ કે બધા ગ્રહોના સ્થાન ક્રાંતિવૃત્તમાં જ હોય છે. પ્રાત સ્થાનથી આગળ પાછળ થતા ક્રાંતિવૃત્તિ જેટલો દૂર વિક્ષિપ્ત થાય છે એટલે કે હટે છે એટલો એ ગ્રહનો વિક્ષેપ સર કહેવાય છે. સૂર્યના માર્ગને ક્રાંતિમંડળ અને અન્ય ગ્રહોના માર્ગને તે ગ્રહોનું વિમંડળ કહે છે તથા ચંદ્રમાના પાત સ્થાનને જ રાહુ અને કેતુ કહે છે. રાશિ લિપ્તાષ્ટમો ભાગ પ્રથમમ જાર્દમુચ્યતે તદ વિભક્તલબ્ધોન મિશ્રિતમ તદ દ્વિતીયકમ આદ્યેનેવમ ક્રમાત પિંડાન ભક્ત્વા લબ્ધોન સંયુતાઃ ખંડકાઃ સ્વસ્તુર્વિશ્જાર્દ પંડાઃ ક્રમાદમી પરમાપકમ્ક્રમજ્જા તુ સપ્તરંધ્રગુણેન્દવઃ તદગુણા જ્યા ત્રીજી વાપ્તા તચ ચાપમ ક્રાંતિરુચ્યતે. અભિષ્ટ જીવસાધન માટે ઉપયોગી 24 જીવસાધન. 1 રાશિકલા 1808 ભાગ 225 કલા પ્રથમ જીવાર્ધ થાય છે. જીવા જ્યા સિંગ્નજની મોરવી ગુણ રજ્જુ આ બધા પર્યાયવાચક શબ્દો છે. જ્યોતિષમાં ચાપ અને જીવા દ્વારા જ ગ્રહનું ગણિત થાય છે. જેમ કે ગ્રહનો માર્ગ વૃતાકાર ગોળાકાર છે વૃત્ત પરિઘનો ખંડ ચાપ કહેવાય છે. જેમ કે અ ગ પ લ અ આ વર્તુળ માર્ગ વૃત્ત પરિધિ છે. આમાં અ થી ક અને અ થી ગ વગેરે અક અને અગ વગેરે પરિધિ ખંડ ચાપ કહેવાય છે. જેમ કે અ ઈ ક ચાપ છે તો અ ક સરળરેખા અ ઈ ક ચાપની પૂર્ણજ્યા કહેવાય છે તથા અ ત સરળરેખા અ ઈ ક ચાપની ઉત્ક્રમજ્યા તથા ક ત રેખા અ ઈ ક ચાપનો જ્વાર્ધ કે જાર્ધ કહેવાય છે એને જ અર્ધજ્યા પણ કહે છે. ગણિતમાં અર્ધજ્યા જાગ્ર વડે વ્યવહાર થાય છે. તેથી જ્યોતિષ ગ્રંથમાં જાદ્રને જ્યા અથવા જીવા અથવા મોરવી વગેરે કહે છે. એ બધા જીવાર્થ કે જીવા વૃતના ચતુર્થાંશમાં જ બને છે. આ વૃતના ચતુર્થાંશને પદ કહેવામાં આવ્યું છે. માટે આખા વૃત એટલે વર્તુળમાં ચાર પદ હોય છે. એક ત્રણ વિષમ અને બે ચાર સમપદ કહેવાય છે. વૃતની સંપૂર્ણ પરિધિમાં 12 રાશિ કે 360 અંશ થાય છે. તેથી એક એક પદમાં 3-3 રાશિ કે 90 અંશ થાય છે. પ્રથમ અને તૃતીય પદમાં ગતચાપને ભુજ અને ગમ્યચાપને કોટી કહે છે, તથા દ્વિતીય અને ચતુર્થ પદમાં ગતચાપને કોટી અને ગમ્યચાપને ભુજ કહે છે. જેમ કે પ્રથમ પદમાં અ ક બરાબર ભુજ અને ગ ક બરાબર કોટી છે, તથા દ્વિતીય પદમાં ગચ બરાબર કોટી અને ચપ ભુજ છે. દરેક પદમાં ચાપને 90 અંશ પ્રમાણે બેસાડવાથી શેષ રહેલી ચાપની કોટી હોય છે. તેથી ક ગ ચાપ અથવા અક ચાપની કોટી તથા ક ન સરળ રેખા કોટિજ્યા છે, અને સમ દ્વિતીય પદમાં ચ ર ભુજજ્યા અને ચ વ કોટિજ્યા કહેવાય છે. એ જ ક્રમે તૃતીય અને ચતુર્થ પદમાં ભુજજ્યા અને કોટિજ્યા સમજવું જોઈએ. માત્ર જ્યા શબ્દથી સર્વત્ર ભુજજ્યા જ સમજવામાં આવે છે. એનાથી પ્રથમ જીવાર્ધમાં ભાગીને લબ્ધિને પ્રથમ જીવાર્ધમાં જ ઘટાડીને શેષ પ્રથમ ખંડને પ્રથમ જીવાર્ધમાં જ ઉમેરવાથી દ્વિતીય જીવાર્ધ થાય છે. એ જ રીતે પ્રથમ જીવાથી જ દ્વિતીય જીવામાં ભાગીને લબ્ધિને દ્વિતીય ખંડમાં ઘટાડીને શેષને દ્વિતીય જીવાર્ધમાં જોડવાથી તૃતીય જીવાર્ધ થાય છે. એ જ રીતે આગળ પણ ક્રિયા કરવાથી ક્રમશઃ 24 જીવાર્ધ સિદ્ધ થાય છે. ઉદાહરણ, જેમ કે પ્રથમ જ્યા 225 ને પ્રથમ જ્યા 225 વડે ભાંગીને લબ્ધિ 1 ને પ્રથમ જ્યામાં ઘટાડતા 224 પ્રથમ ખંડ થયો, એને પ્રથમ જ્યામાં ઉમેરવાથી 224 વત્તા 225 બરાબર 449 આ દ્વિતીય જીવા થઈ. દ્વિતીય જીવાને 449 અને પ્રથમ જ્યા 225 વડે ભાંગવાથી લબ્ધિ 2 ને પ્રથમ ખંડ 224માંથી ઘટાડવાથી 222 દ્વિતીય ખંડ થયો, એને દ્વિતીય જીવામાં ઉમેરવાથી 671 તૃતીય જીવા થઈ. પછી તૃતીય જીવાને પ્રથમ જ્યા વડે ભાગીને લબ્ધિ 3 ને દ્વિતીય ખંડમાંથી ઘટાડવાથી બાકી 219 તૃતીય ખંડ થયો, એને તૃતીય જીવા 671માં ઉમેરવાથી 890 ચતુર્થ જીવા થઈ. એ જ રીતે આગળ પણ સાધન કરતા જતા નિમ્નાંકિત સિદ્ધ 24 જાર્દની કળાઓ થાય છે. જે કે 225, 471, 890, 1100, 5, 1315, 1520, 1720, 1719, 2װ└└││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││││།આ બધા એક પદમાં 3 રાશિમાં 24 જાર્દ પિંડ છે. આ રીતે સૂર્યની પરમ ક્રાંતિ જ્યા 1397 થાય છે, એનાથી પરમ ક્રાંતિ જ્યાંથી ગ્રહની જ્યા એટલે ભુજજ્યાને ગુણીને ત્રિજ્યા દ્વારા ભાગવાથી ઇષ્ટક્રાંતિ જ્યા થાય છે. એનો ચાપ બનાવવાથી ઇષ્ટક્રાંતિ મધ્યમાં કહેવાય છે. ગ્રહમ સંશોધ્ય મંદોચ ચાત તથા શિગ્રાદ દ્વિશોધ્ય ચ શેષમ કેન્દ્ર પદમ તસ્માદ ભુજજ્યા કોટી રેવ ચ ગતાદ ભુજજ્યા વિષમે ગમ્યાત કોટી પદે ભવેદ યુગ્મે તુ ગમ્યાદ બાહુજ્યા કોટિજ્યા તુ ગવાદ ભવેદ લિપ્તાસ્તત ત્વયમેર્ભક્તા લબ્ધમ જા પિંડકમ ગતમ ગત ગમ્યા અંતરાભ્યસ્તમ વિભજે તત્વલોચને તદવાપ્તફલમ યોજ્યમ જ્યા પિંડે ગત સંનકે શ્યાત્ક્રમજ્યા વિધિરયમ ઉત્ક્રમ જ્યાશ્વપી સ્મૃતઃ જ્યાં પ્રોહ્ય શેષમ તત્વા સ્વીહતમ તદ્વિવરોદ્વતમ સંખ્યાત ત્વા સ્વી સંવર્ગે સંયોજ્ય ધનુરુચ્યતે ભુજજ્યા અને કોટિજ્યા બનાવવાની રીત. ગ્રહોને પોતપોતાના મંદોચમાં ઘટાડવાથી શેષ એ ગ્રહનું મંદ કેન્દ્ર તથા શીઘ્રોચમાં ઘટાડવાથી શેષ એ ગ્રહનું શીઘ્ર કેન્દ્ર કહેવાય છે. એ રાશ્યાદિ કેન્દ્રની ભુજ્યા અને કોટિજ્યા બનાવવી જોઈએ. વિષમ એક ત્રણ પદમાં ગત ચાપની જીવા ભુજજ્યા અને ગમ્ય ચાપની જીવા કોટિજ્યા કહેવાય છે. એટલે કે ત્રણ રાશિ 90 અંશનું એક પદ થાય છે એ પદમાં ગત ચાપને ઘટાડવાથી બાકી ગમ્ય ચાપ કહેવાય છે. જેમ કે સૂર્ય રાશ્યાદિ 8, 10, 15, 25 છે એનો મંદોચ 2, 17, 35, 40 છે તો મંદોચમાંથી સૂર્યને ઘટાડવાથી રાશ્યાદિ શેષ 6, 7, 17, 15 કેન્દ્ર થયું. અહીં કેન્દ્ર 6 રાશિ કરતાં વધુ છે માટે તૃતીય વિષમ પદમાં પડ્યું. તેથી તૃતીય પદના ગતાશાદી 7, 17, 15 90 અંશમાં ઘટાડવાથી અંશાદી 82, 42, 45 આ ગમ્ય અંશાદી થયા. ઇષ્ટજ્યા સાધનની રીત. જેટલા રાશ્યાદી ચાપની જીવા બનાવવાની હોય એની કળા બનાવીને એમાં 225 ભાગીને જે લબ્ધિ થાય એટલી સંખ્યા સિદ્ધ 24 પિંડમાં ગતજ્યા પિંડની સંખ્યા સમજવી. શેષ કળાને ગતજ્યા અને ગમ્યજ્યાના અંતરથી ગુણીને 225 ભાંગીને લબ્ધ કળા વગેરેને ગતજ્યા પિંડમાં ઉમેરવાથી અભિષ્ટજ્યા થાય છે. ઉત્ક્રમજ્યા પણ એ જ રીતે બનાવવામાં આવે છે. ભુજજ્યા બનાવવાની આગળ કેટલી રીત પદ્ધતિ પ્રમાણે જે હતી એમાં બીજામાં જ આપણે હતી ને ભુજ એની કોટિજ્યા વગેરે એમાં છે કે ભુજજ્યા બનાવવા માટે આગળ કહેલી પદ્ધતિથી રાશ્યાદી ભુજ 1, 11, 30 ને કળા બનાવવાની 2490 કળા થઈ એને 225 વડે ભાગતા લબ્ધિ ગતજ્યા 11 થઈ બાકી 25 ને ગતજ્યા એસજ્યા 11મી અને 12મી જ્યાના અંતર 24, 31 - 22, 67 બરાબર 164 વડે ગુણતા 2460 થઈ એને 225 વડે ભાગતા લબ્ધિ 11 કળાને ગતજ્યા 2267 ઉમેરવાથી સૂર્યની ભુજજ્યા 2278 થઈ એ જ રીતે કોટીની કળા દ્વારા કોટિજ્યા 2675 થઈ. હવે જે આપણે બીજી વાત હતી અભિષ્ટજ્યાની વગેરેની, જેમ કે પરમક્રાંતિ 24 કળા 1440 ને 225 વડે ભાગવાથી લબ્ધિ 6 એટલે કે ગતજ્યા સંખ્યા થઈ જેનું પ્રમાણ 1315 છે. શેષ કળા 90 ને ગતજ્યા એષજ્યાના અંતર 1520 - 1315 બરાબર 205 વડે ગુણી એને 225 વડે ભાગતા લબ્ધિ 82 ને ગતજ્યા 1315 ઉમેરવાથી 1397 આ પરમકાંતિ 24 જ્યા થઈ. જીવાથી ચાપ બનાવવાની રીત. ઇષ્ટ જીવાની કલામાં સિદ્ધિ જીવો પિંડોમાંથી જેટલી સંખ્યાવાળી જીવા ઘટતી હોય એટલી ઘટાડવી જોઈએ. શેષ કળાને 225 ગુણીને ગુણનફળમાં ગત ગમ્ય જીવાના અંતરથી ભાગીને જે લબ્ધિ કલાદી થાય એને ઘટાડેલી સિદ્ધ જીવા સંખ્યાથી ગુણેલ 225 ઉમેરવાથી ઇષ્ટજ્યાનો ચાપ થાય છે. જેમ કે પરમક્રાંતિ જ્યાનો ચાપ બનાવવો છે તો પરમક્રાંતિ જ્યા 1397 કહેલી છઠ્ઠી જીવા 1315 ઘટાડીને બાકીની 82 225 વડે ગુણીને ગત ગમ્ય જ્યાના અંતર 205 વડે ભાંગતા લબ્ધિ નેવુંને 6 × 225 બરાબર 1350 ઉમેરવાથી 1440 સરવાળો થયો. એના અંશ બનાવવાથી 24 પરમક્રાંતિ અંશ થયા. હવે આવશે રવેર મંદ પરિંધ્યાસા ધ્યશામ ધ્યશા મનવહ સિતગો રદાહા યુગમાંતે વિષમાંતે તુ નખલિપ્તો નિતાસ્તયો હો યુગમાંતે અર્થાદ્વય ખ અગ્નિશુરાહા સૂર્યા નર્વાણ વાહા ઓજે દ્વગા વસુયમા રદા રુદ્રા ગજાબ્દય કુજાદીનામતઃ સેધ્યા યુગામંતે યુગ્મ અંતે અર્થાગ્નિ દ્રશકા ગુણાગ્રીચંદ્રા ખનગા દ્રિરક્ષાક્ષિણી ગો અગ્નય ઓજંતે દ્વિતીયકમલા દ્રિવિશ્વે યમ પર્વતાહા ખતુર્દસ્તા વિયદ્રેદ્વેદાહા શીઘ્રકર્મણિ કીર્તિતાહા ઓજ યુગ્માંતરગુણા ભુજજ્યા ત્રિજ્ય યુદ્ધ ધૃતા યુગ્મવૃતે ધનર્ણમ શોદો શાદો જાદુ નાધિકે સ્ફુટમ. રવિ અને ચંદ્રમાના મંદ પરિધ્યંશ સમપદના અંતમાં સૂર્યના 14 અંશ અને ચંદ્રમાના 32 અંશ મંદ પરિધિમાન થતા હોય છે અને વિષમપદના અંતમાં 20 કળા ઓછા અર્થાત સૂર્યના 13-40 અને ચંદ્રમાના 31-40 મંદ પરિધ્યંશ છે. મંગળ વગેરે ગ્રહોની મંદ અને શીઘ્ર પરિધિ સંપદાંતમાં મંગળના 75, બુધના 30, ગુરુના 33, શુક્રના 12 અને શનિના 49 તથા વિષમપદાંતમાં મંગળના 72, બુધના બુધના 28, ગુરુના 32, શુક્રના 11 અને શનિના 48 મંદ પરિધ્યંશ છે. એ જ રીતે સમયપદના અંતમાં મંગળના 235, બુધના 133, ગુરુના 70, શુક્રના 262 અને શનિના 39 તથા વિષમપદાંતમાં મંગળના 232, બુધના 132, ગુરુના 72, શુક્રના 260 અને શનિના 40 શીઘ્ર પરિધ્યંશ કહેવામાં આવ્યા છે. અભિષ્ટ સ્થાનમાં પરિધિ સાધન એટલે કે અભિષ્ટ સ્થાનમાં મંદ કે શીઘ્ર પરિધિ બનાવી હોય તો એ ગ્રહની ભુજ જ્યાને વિષમ સંપદાંત પરિધિના અંતરથી ગુણીને ગુણનફળમાં ત્રિજ્યા 3438થી ભાગીને જે અંશાદી લબ્ધિ થાય એને સમયદાંત પરિધિમાં ઉમેરવાથી કે ઘટાડવાથી વિષમ પદાંત કરતાં સમયપદાંત ઓછા હોય તો ઉમેરવાથી નહીં તો ઘટાડવાથી ઇષ્ટ સ્થાનમાં સ્પષ્ટ મંદ કે શીઘ્રમ પરિધ્યંશ થાય છે. ઇષ્ઠાનમાં સ્પષ્ટ મંદ કે શીઘ્ર પરિધ્યંશ થાય છે. જેમ કે સૂર્યની ભુજજ્યા 2278ને વિષમ સમ પરિધિની અંતર પરિધિના અંતર 20 વડે ગુણતા 45,560 થઈ એમાં 3438 વડે ભાગવાથી લબ્ધિ 13 કલાને સંપદાંત પરિધિ અંશ 14માંથી ઘટાડવાથી 1347 સૂર્યની સ્પષ્ટ મંદ પરિધિ થઈ. તદગુણે ભુજકોટિજ્યે ભગણાંશ વિભાજીતે તદ ભુજજ્યા ફલધનુર્માંદમ લિપ્તાદિકમ ફલમ શીઘ્રમ કોટિફલમ કેન્દ્રે મકરાદ્યોદનમ સ્મૃતમ સંશોધ્યમ તુ ત્રિજીવાયામ કર્યાદો કોટિજ ફલમ કોટિજમ ફલમ તદબાહુ ફલ વર્ગે ક્યાન મૂલમ કર્ણશ્વલાભિધ ત્રિજ્યાભયસ્તમ ભુજ ફલમ ચ લકર્ણ વિભાજિતમ લબ્ધસ્ય ચ આપમ લિપ્તાદિ ફલમ શીઘ્રય મિદમ સ્મૃતમ એતદાદ્યે કુજાદિનામ ચતુર્થે ચેવ કર્મણિ માંદમ કર્મે કમ કેન્દ્રો ભોર્માદિ નામથ્યોચતે શીઘ્રમ માંદમ પુનર્માંદમ શીઘ્રમ ચત્વાર્યનુક્રમાત. ભુજફળ કોટિફળ સાધન આ રીતે સાધેલી સ્પષ્ટ પરિધિથી ગ્રહની ભુજજ્યા અને કોટિજ્યાને જુદી જુદી ગણીને ભગણાંશ 360થી ભાંગીને લબ્ધ ભુજજ્યાથી ભુજફળ અને કોટિજ્યાથી કોટિફળ થાય છે તથા મંદ પરિધિ દ્વારા મંદફળ અને શીઘ્ર પરિધિ દ્વારા શીઘ્રફળ સમજવા જોઈએ. અહીંયા મંદ પરિધિવશ ભુજજ્યા દ્વારા જે ભુજફળ આવે તેનો ચાપ બનાવવાથી મંદ કલાદી ફળ થાય છે. જેમ કે સૂર્યની ભુજજ્યા 2278ને સ્પષ્ટ મંદ પરિધિ 1347 વડે ગુણીને 31368 26 થઈ 26 અને પોઈન્ટને અને ઊભો લખે છે 26 એમ રીતે એને 330 વડે ભાંગવાથી લબ્ધિ કલાદી 87 ભુજફળ થયું એ 225 કરતાં ઓછું છે માટે એનો ચાપ પણ એટલો જ થયો અને એ જ સૂર્યનું કળાદી મંદફળ થયું એને અંશાદી બનાવવાથી 1,27,13 થયો. એનું તુલાદી કેન્દ્ર હોવાના કારણે મધ્યમ સૂર્ય 7-6-18 54 ઘટાડવાથી બાકી 7,451 સ્પષ્ટ સૂર્ય થયો. શીઘ્ર કર્ણ સાધન પૂર્વવિધિથી શીઘ્ર પરિઘી દ્વારા જે કોટી ફળાવે તેને એને મકરાદિ કેન્દ્ર હોય તો ત્રિજ્યા 3,438 ઉમેરવી, કર્કાદિ કેન્દ્ર હોય તો ઘટાડું ઉમેરીને કે ઘટાડીને જે ફળાવે એના વર્ગમાં શીઘ્ર ભુજફળના વર્ગને ઉમેરી દેવો, પછી એનું મૂળ લેવાથી શીઘ્ર કર્ણ થાય છે. શીઘ્ર ફળ સાધન પૂર્વવિધિથી સાધેલા શીઘ્ર ભુજફળને ત્રિજ્યાથી ગુણીને શીઘ્ર કર્ણ દ્વારા ભાગતા જે કલાદિ લબ્ધિ થાય એના ચાપ બનાવવાની શીઘ્ર ચાપ બનાવવાથી શીઘ્ર ભુજફળ થાય છે. આ શીઘ્રફળ મંગળ વગેરે 5 ગ્રહોમાં પ્રથમ અને ચતુર્થ ક્રમમાં સંસ્કૃત ધન કે ઋણ વગેરેમાં સંસ્કૃત ધન કે ઋણ કરવામાં આવે છે. સંસ્કૃત રવિ અને ચંદ્રમામાં કેવળ એક જ મંદ ફળનો સંસ્કાર ધન કે ઋણ કરવામાં આવે છે. મુને હવે મંગળ વગેરે 5 ગ્રહોના સંસ્કારનું વર્ણન કરું છું. એમાં પહેલા શીઘ્રફળનો, બીજો મંદફળનો, ત્રીજો પણ મંદફળનો અને ચોથો શીઘ્રફળનો સંસ્કાર કરવામાં આવે છે. આઝાદી કેન્દ્રે સર્વેષામ શીઘ્રે યમ માંદે ચ કર્મણી ધનમ ગ્રહાણામ લિપ્તાદિ તુલાદાવૃણમેવ તત્ અકર્મ અકર અર્ક બાહુ ફલા વ્યાસ તથા વ્યાસ્તા ગ્રહ ભુક્તિર વિભાજિતા ભચક્ર કલિકા ભિષ્તુ લિપ્તા કાર્યા ગ્રહે અકર્વ ગ્રહે અર્કવત. સંસ્કાર વિધિ શીઘ્ર કે મંદ કેન્દ્ર મેષાદિ 6 રાશિની અંદર હોય તો શીઘ્રફળ અને મંદફળનો સરવાળો કરવામાં આવે છે, અને જો તુલાદિ 6 રાશિની ઉપર હોય તો બાદબાકી કરવામાં આવે છે. રવિ ભુજફળ સંસ્કાર દરેક ગ્રહની ગતિને દરેક ગ્રહની ગતિકળાને જુદી જુદી સૂર્યની મંદ ભુજફળ કળાથી ગુણીને તેમાં 21,600 દ્વારા ભાગવાથી જે કલાદિ લબ્ધિ હોય એને પૂર્વ સાધિત ઉદયકાલિક ગ્રહોમાં રવિ મંદફળની જેમ સંસ્કાર, મંદફળ ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ કરવો જોઈએ. એનાથી સ્પષ્ટ સૂર્યોદયકાલિક ગ્રહ થાય છે. પૂર્વસાધિત મધ્યમ કે સ્પષ્ટ મધ્ય પૂર્વસાધિત મધ્યમ કે સ્પષ્ટ સૂર્ય મધ્યમાર્ક ઉદયકાલિક હોય છે. એને સ્પષ્ટ સૂર્યોદયકાલિક બનાવવા માટે ભુજફળ સંસ્કાર કરવામાં આવે છે. જેમ કે સૂર્યનો ભુજફળ 87:13 ને સૂર્યની સ્પષ્ટ ગતિ 60:47 વડે ગુણતા 5,321 થયું, એને 21,600 વડે ભાગવાથી લબ્ધિ કલાદિ 0.15 અર્થાત 15 વિકલાને સ્પષ્ટ સૂર્યનું મંદફળ ઋણ હોવાને કારણે ઘટાડવાથી સ્પષ્ટ સૂર્યોદય કાલિક સ્પષ્ટ સૂર્ય 7,451 થયો. સ્વમંદ ભુક્તિ સમશુદ્ધેર મધ્ય ભુક્તેર નિશા પતે હે ગ્રહ ભુક્તે હિ ફલમ કાર્યમ ગ્રહવન્મ અંધ કર્મણી દોઝર્યાંતર ગુણા ભુક્તિસ્તત્વ નેત્રોદ ધૃતા પુનઃ સ્વમંદ પરિધિ ક્ષુણ્ણામ ભગણામ શોધુધા ધૃતાહા ખલાહા કર્કાર્દો તુ ધનમ તત્ર મકરાદા ઋણમ સ્મૃતમ મંદ સ્ફુટીકૃતામ ભુક્તિમ પ્રોજ્યમ શીઘ્રોચ્ચ ભુક્તિતઃ તત્ક્ષણે તત્ક્ષણે વિવરણે વિવરેણાથ હન્યાત્રિજ્યાંત્યકર્ણયો ચલકર્ણ હૃત ભુક્તો કર્ણે ત્રિજ્યાધિકે ધનમ ઋણ મુને અધિકે પ્રોજ્ય શેષમ વક્ર ગતિર ભવેદ. સ્પષ્ટ ગ્રહ ગતિ સાધન માટેનું ગતિફળ ચંદ્રમંદોચ ગતિને ઘટાડીને એમાંથી અર્થાત ચંદ્ર કેન્દ્ર ગતિથી તથા અન્ય ગ્રહોની સ્વકલ્પનાથી પોતપોતાની ગતિથી જ મંદ સ્પષ્ટ ગતિ સાધનમાં ફળ સાધવું. જેમ કે કહેલી ગતિ ચંદ્રની કેન્દ્ર ગતિ અને અન્ય ગ્રહોની ગતિ તે દુર્જાંતર ગમ્યજ્યા અને ગત જ્યાંના અંતરથી ગુણીને એને 225 દ્વારા ભાગીને લબ્ધિને પોતપોતાની મંદ પરિધિથી ગુણીને ભગણાંશ 360 દ્વારા ભાંગવાથી જે કલાદી ફળની લબ્ધિ થાય એને કર્કાદી 3થી ઉપર 9 રાશિની અંદર કેન્દ્ર હોય તો મધ્ય ગતિમાં ધન કરવાથી એટલે કે ઉમેરવાથી તથા મકરાદી 9 રાશિથી ઉપર 3 રાશિ સુધી કેન્દ્ર હોય તો ઘટાડવાથી મંદ સ્પષ્ટ ગતિ થાય છે. ગ્રહોની કેન્દ્ર ગતિ દ્વારા મંદ સ્પષ્ટ ગતિ ફળનું સાધન થતું હોય છે. ત્યાં ચંદ્રમાની વધુ ગતિ હોવાના કારણે કેન્દ્ર ગતિ ગ્રહણ કરવામાં આવે છે. અન્ય ગ્રહની એક દિવસમાં મંદોચ ગતિ શૂન્ય હોવાના લીધે ગ્રહ ગતિની જેટલી જ કેન્દ્ર ગતિ હોય છે તથા સૂર્ય અને ચંદ્રમાની મંદ સ્પષ્ટ ગતિ જ સ્પષ્ટ ગતિ મંદ સ્પષ્ટ ગતિ જ સ્પષ્ટ ગતિ હોય છે. મંગળ વગેરે ગ્રહોના સિદ્ધોચ્ચ પ્રમાણે શીઘ્ર ગતિ ફળનો ફરીથી સંસ્કાર કરવાથી સ્પષ્ટ ગતિ થાય છે. ફરીથી આ મંદ સ્પષ્ટ ગતિને પોતાની શીઘ્રોચ્ચ ગતિમાં ઘટાડીને શેષની ત્રિજ્યા તથા અંતિમ શીઘ્રકણને અંતરથી ગુણીને પૂર્વસાધિત શીઘ્રકણ દ્વારા ભાગીને જે લબ્ધિ એટલે કલાદિ થાય એને જો કર્ણ ત્રિજ્યાથી વધુ હોય તો મંદ સ્પષ્ટ ગતિમાં ધન કરવાથી એટલે કે ઉમેરવાથી અને જો ઓછી હોય તો ઘટાડવાથી સ્પષ્ટ ગતિ થાય છે. જો સાધેલું ઋણ ગતિ ફળ મંદ સ્પષ્ટ ગતિથી વધુ હોય તો એમાં ઋણ ગતિ ફળમાં જ મંદ સ્પષ્ટ ગતિને ઘટાડીને જે બચે એ વક્ર ગતિ હોય છે. એ સ્થિતિમાં તે ગ્રહ વક્ર ગતિ કરે વક્ર ગતિ રહે છે. જેમ કે સૂર્યની ગતિ 59.8 ને ગત એશ્યજ્યાના અંતર 164 વડે જે ભુજજ્યા સાધનમાં ગેતેશ્યજ્યા અંતર થયું હતું ગુણતા 9397 પર થયું 9397 અને 52 વિકલ્પ એને કહેવાય એમ કારણ 9397 52 એને 225 વડે ભાંગતા લબ્ધિકલા 43 ને મંદ પરિધિ 13-47 ગુણીને ગુણનફળ 592-41 ને 360થી ભાંગતા લબ્ધિકલાદી ગતિફળ 1-39 થયું. જેમ તેને એને કર્ક વગેરે કેન્દ્ર હોવાને કારણે સૂર્યની મધ્ય ગતિ 59.8 ઉમેરવાથી 60-67 મંદ સ્પષ્ટ ગતિ થઈ. આજ સૂર્યની સ્પષ્ટ ગતિ પણ હોય છે. કૃતર્તુ ચંદ્રેર્વેન્દ્રેન્દ્રે શૂન્યત્રે કેય ગુણાર્ષ્ટિભિઃ શતરુદ્રેશ્વતુર્થેષુ કેન્દ્રાંશૈર્ભૂ સુતાદયઃ વક્રીણશ્વક શુદ્ધૈસ્તેરૈશૈરુજ્જંતિ વક્રતામ ક્રાંતિજ્યા વિષુવદ ભાગની ક્ષિતિજ્યા દ્વાદશોધૃતા ત્રિજ્યા ગુણા દિનવ્યાસ ભક્તા ચાપમ ચરાશવ તત કારમુ કામર કારમુક તત કારમુક મુદ ક્રાંતો ધનહીને પૃથક સ્થિતે સ્વાહો રાત્ર ચતુર્ભાગે દિનરાત્રિ દલે સ્મૃતે યામ્ય ક્રાંતો વિપર્યસ્તે દ્રિગુણે તુ દિન ક્ષપે. ગ્રહોની વક્ર કેન્દ્રાંશ સંખ્યા મંગળ પોતાના ચતુર્થ છિદ્ર કેન્દ્રાંશ 164માં, બુધ 144 કેન્દ્રાંશમાં, ગુરુ 130 કેન્દ્રાંશમાં, શુક્ર 162 કેન્દ્રાંશમાં અને શનિ 115 શીઘ્ર કેન્દ્રાંશમાં વક્રગતિ થાય છે. પોતપોતાના વક્ર કેન્દ્રાંશને 360માં ઘટાડવાથી શેષના જેટલો કેન્દ્રાંશ થતા પછી એ માર્ગ ગતિ થાય છે. જેમ કે મંગળના વક્ર કેન્દ્રાંશ 164ને 360માંથી ઘટાડવાથી બાકી 196 માર્ગ કેન્દ્રાંશ થયા. આથી સિદ્ધ થયું કે જ્યારે મંગળનો શીઘ્ર કેન્દ્રાંશ 164થી 196 સુધી રહે છે ત્યાં સુધી મંગળ વક્ર રહે છે. આ જ રીતે બધા ગ્રહોના માર્ગ કેન્દ્રાંશ સમજવા જોઈએ. કાળજ્ઞાન રવિ ક્રાંતિજ્યાને પલભાથી ગુણીને, પલભા કહેતા 30 ઘડીનો દિવસ હોય તો એ દિવસની બપોરે 12 અંગુલ શંકુની છાયાનું નામ પલભા છે. એટલે રવિ ક્રાંતિજ્યાને પલભાથી ગુણીને ગુણનફળમાં 12થી ભાગતા લબ્ધિ કુજ્યા થાય છે, એને કુજ્યાને ત્રિજ્યાથી ગુણીને ધુજ્યા એટલે ક્રાંતિની કોટિજ્યાથી ભાંગીને લબ્ધિ એટલે કે ચરજ્યાના ચાપ બનાવવાથી ચરાસુ થતા હોય છે. ચરાસુ કહેતા દીર્ઘ અક્ષરના 10 વખતના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે એટલો કાળ એક અશુ પ્રાણ કહેવાય છે. 6 અશુની 1 પળ અને 60 પળની 1 ઘટી થાય છે. માટે ચરાસુને 6 વડે ભાગીને પળ બનાવીને દિનમાસનું સાધન કરવું જોઈએ. ના ચાપ બનાવવાથી ચરાસુ થતા હોય છે. એ ચરમાપ ચરચાપને જો ઉત્તર કાંતિ હોય તો 15 ઘટીમાં ઉમેરવાથી દિનાર્ઘને 15 ઘટીમાં ઘટાડવાથી રાત્યાર્ધ થાય છે. દક્ષિણ કાંતિ હોય તો અવળું અર્થાત 15 ઘટીમાં ઘટાડવાથી દિનાર્ઘને ઉમેરવાથી રાત્યાર્ધ થાય છે. દિનાર્ઘને બમણો કરવાથી દિનમાન અને રાત્યાર્ઘને બમણો કરવાથી રાત્રિમાન થાય છે. કાંતિ બનાવવા અયનાંશ ઉમેરવાનો હોય છે. તેથી 132માં શ્લોક અનુસાર અયનાંશ સાધન કરવામાં આવે છે. અહરગણ 1,46,247,237 600 વડે ગુણીને ગુણનફળ 11,077,422,00 યુગકુ દિન 1,57,79,17,828 વડે ભાંગતા લબ્ધિ રાશ્યાદિ 8, 12 અને 44 થઈ. એના ભુજ 2, 12, 44ના અંશાદિ 72, 44ને 3 વડે ગુણીને ગુણનફળ 218, 12ને 10 વડે ભાંગતા લબ્ધિ અંશાદિ 21, 49, 12 અયનાંશ થયો. આ અયનાંશને સ્પષ્ટ સૂર્ય 7, 4, 51, 12માં ઉમેરવાથી સાયન સૂર્ય 7, 26, 40, 24 થયો. એનો ભુજ 1, 26, 40, 24 છે અને એ ભુજની જ્યા 2872 થઈ. આ ભુજજ્યાને પરમ ક્રાંતિ જ્યા 1397 વડે એટલે કે 1397 વડે ગુણીને ગુણનફળ 4,01,218,4ને ત્રિજ્યા 3,438 વડે ભાંગતા લબ્ધિ 1167 ક્રાંતિજ્યા થઈ. આની ચાપકલા 1191ના અંશ 1951 જ્યારે હું 1951 આવી રીતે બોલતો હોય ત્યારે સમજવું કે ભાઈ એના અલગ અલગ ભાગ છે. જેમ આપણે કેમ સમજતા હોય કે ભાઈ 12 મિનિટ અને 15 સેકન્ડ અથવા તો 1 કલાક 12 મિનિટ અને 15 સેકન્ડ એવી રીતે 1951 ક્રાંતિઅંશ થયા. એમને 90 અંશમાંથી ઘટાડવાથી બાકી 79 ક્રાંતિનો કોટિચાપ થયો. એની જ્યા 3,233 થઈ. એને દ્યુજ્યા કહે છે. ગોરખપુરની આપણે આગળ જેટલા હોય છે ને ગોરખપુર એટલે ગોરખપુર કે ગોરખપુર જેમાં ગોરખપુરની પલભા 6ના વર્ગ 36 ને 12ના વર્ગ 114માં ઉમેરવાથી 180 થયો. એનું વર્ગમૂળ સ્વલ્પાંતરથી 13 વત્તા 1/3 પલકર્ણ થયો. ક્રાંતિજ્યા 1167ને પલભા 6 વડે ગુણીને ગુણનફળ 7,002 અને 12 વડે ભાંગતા લબ્ધિ સ્વલ્પાંતરથી 583 કુજ્યા થઈ. એને ત્રિજ્યા 3,438 વડે ગુણીને ગુણનફળ 2,004,354ને ધ્રુજ્યા 3,233 વડે ભાંગતા લબ્ધિ 620 ચરજ્યા થઈ. એનો ચાપ 626 ચરાસુ થયો. એને 6 વડે ભાગતા લબ્ધ ચરપલ 104 થયા. એમની ઘટી 1,44 થઈ. એને સાયન સૂર્ય દક્ષિણ ગોલમાં રહેવાના કારણે 15 ઘટીમાં ઘટાડવાથી 13, 16 દિનાર્ધ અને ચરને 15 ઘટીમાં ઉમેરવાથી રાત્યાર્ધ 16, 44 થયો. દિનાર્ધને બમણો કરવાથી ઘટ્યાદી 26, 32 દિનમાન થયું તથા રાત્યાર્ધને બમણો કરવાથી 33, 28 રાત્રિમાન થયું. ભભોગોષ અષ્ટસતી લિપ્તા ખાશ્વી શૈલાસ્તથા તિથે ગ્રહલિપ્તા ભભોગાપ્તા ભાની ભુક્ત્યા દિનાદિકમ રવિંદુ યોગલિપ્તાભ્યો યોગા ભભોગ ભાજિતા ગતગમ્યાશ્વ ષષ્ઠી ધન્યનો ભુક્તિ યોગાપ્તનાડિકા અર્કોન ચંદ્રલિપ્તાભ્યસ્થિત સિત થયો ભોગ ભાજિતા ગતા ગમ્યાશ્વ ષષ્ઠિંગ્નો ના अयो भुक्त्य अंतरो द्युताहा। पंचांग साधन 800 कळा एक एक नक्षत्रनो अने 720 कळा एक एक तिथिनुं भोगमान थाय छे। तेथी ग्रह क्या नक्षत्रमां छे जाणवुं होय तो राशियादि ग्रहने कलात्मक बनावीने एमां भभोग 800 द्वारा भांगवाथी जे लब्धि थाय એ અનુસાર અશ્વિની વગેરે ગત નક્ષત્ર સમજવા જોઈએ। શેષ કલાદિથી ગ્રહની ગતિ દ્વારા એની ગત અને ગમ્ય ઘટીને સમજવી જોઈએ। ઉદાહરણ, જેમ કે સ્પષ્ટ ચંદ્રમાની ગતિ 819 રાશિયાદિ 2, 10, 15, 25 છે તો એને કલાત્મક બનાવવાથી 4215 અને 25 થઈ, કલાને 800 દ્વારા ભાગવાથી લબ્ધિ 5 થઈ। આ ગત નક્ષત્ર અશ્વિનીથી પાંચવા મૃગશિરાનું સૂચક છે, બાકી 215-25 એ વર્તમાન આદ્રા નક્ષત્રની ગતિ ગત કલા થઈ। એને ભભોગ 800માંથી ઘટાડવાથી બાકી 584-35 એ આદ્રાની ગમ્ય કલા થઈ। આ રીતે ઉદયકાલિક ચંદ્રકળાથી નક્ષત્રની ગમ્ય કલા દ્વારા ત્રૈરાશિક વડે નક્ષત્રની ગમ્ય ઘટી સ્થાન કરીને એને પંચાંગમાં લખવામાં આવે છે। ત્રિરાશિક આ રીતે થાય છે। જો ચંદ્રગતિ કલામાં 60 ઘટી છે તો ગત ગમ્ય કળામાં શું? આનો ઉત્તર આગલા શ્લોકમાં 122ની ટિપ્પણીમાં જુઓ। તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ આ પાંચને પંચાંગ કહે છે। સ્પષ્ટ ચંદ્રમાંથી ઉક્ત પદ્ધતિ દ્વારા સાધિત નક્ષત્ર જ પંચાંગોપયોગી નક્ષત્ર હોય છે, અર્થાત એ જ નક્ષત્ર પંચાંગમાં લખવામાં આવે છે। ઉદયકાલિક સ્પષ્ટ રવિ અને ચંદ્રનો સરવાળો કરીને એની કળામાં ભભોગ 800 દ્વારા ભાગીને લબ્ધિગત વિષ્કુંભ વગેરે યોગ થાય છે। શેષ વર્તમાન યોગની ગત કલા છે, એને 800માં ઘટાડવાથી ગમ્ય કલા થાય છે। એ ગત અને ગમ્ય કલાને 60થી ગુણીને એનાથી રવિ અને ચંદ્રની ગતિ કલાના સરવાળાથી ભાગતા ગત અને ગમ્ય ઘટી થાય છે। યોગ સાધન સ્પષ્ટ સૂર્ય અને ચંદ્રમાના યોગ 7, 29, 57, 40ની કળા 14,397-40ને 800 વડે ભાગતા લબ્ધિ 17 ગત યોગ વ્યતિપાત થયો, બાકી 797-40 એ વર્તમાન વર્યાન યોગનો ભુક્ત થયો। એને 800 કલામાંથી ઘટાડવાથી બાકી 2-20 વર્યાનનો ભોગ્ય થયો। ઉપયુક્ત વિધિથી ભુક્ત 797-40 અને ભોગ્ય 2-20 કલાને અલગ અલગ 60 ઘટી વડે ગુણીને ગુણનફળને સૂર્ય અને ચંદ્રમાની ગતિના યોગ 876-36 વડે ભાગતા લબ્ધિક્રમ અનુસાર ભુક્ત ઘટીપલ 54-35 અને ભોગ્ય ઘટીપલ 0-9 થઈ। સ્પષ્ટ ચંદ્રમાં સ્પષ્ટ સૂર્યને ઘટાડીને શેષ રાશિયાદિની કલા બનાવીને એમાં તિથિભોગ 720 થી ભાગતા લબ્ધિ ગતિતિથી સંખ્યા થાય છે। શેષ વર્તમાન તિથિની ગતકલા છે, એને 720માં ઘટાડવાથી ગમ્ય કલા થાય છે। ગત અને ગમ્ય કલાને જુદી 60થી ગુણીને ચંદ્ર અને રવિના સ્પષ્ટ ગત્યંતરથી ભાંગીને લબ્ધિક્રમથી ભુક્ત ગત અને ગમ્ય ઘટી થાય છે। પંચાંગમાં વર્તમાન તિથિ આગળ ગમ્ય ઘટી લખવામાં આવે છે। જેમ કે આદ્રા નક્ષત્રની ગમ્ય કલા 584-35 છે તો એને 60 વડે ગુણવાથી ગુણનફળ 35,075 ને ચંદ્ર ગતિ કલા 819 વડે ભાંગતા લબ્ધિ ઘટ્યાદી 42-49 આદ્રાનું ગમ્ય ઉદય પછીનું માન થયું। તિથિ સાધન જો ઉદયકાળ વખતે ચંદ્રમાં 6, 24, 15, 3 સૂર્ય 1, 5, 42, 37 ચંદ્રગતિ 819 અને 0 સૂર્યગતિ 57-36 છે તો ચંદ્રમાં 6, 24, 15, 3માંથી સૂર્ય 1, 5, 42, 37ને ઘટાડવાથી બાકી 5, 18, 32, 26ની કલા 10,112-26ને 720 વડે ભાગતા લબ્ધિ 14 ગત તિથિ થઈ, બાકી 0, 32, 26 પૂર્ણમાની ગત કલાદી છે, એને 720 કલામાંથી ઘટાડવાથી બાકી 687-34 પૂર્ણિમાની ભોગ્ય કલાદી થઈ। ગતકલા 32-26ને 60 વડે ગુણીને ગુણનફળ 1946માં ચંદ્રમા અને સૂર્યની ગત્યંતર કલા 761-4 વડે ભાગતા લબ્ધ ઘટીપલ 2 33 પૂર્ણિમા તિથિનું ભુક્ત થયું તથા ભોગ્ય કલા 687 34ને 60 વડે ગુણીને ગુણનફળ 41,254 ને ગત્યંતર કલા 761 24 વડે ભાગતા લબ્ધ ઘટ્યાદી 24 બાર પૂર્ણિમા તિથિનું યોગ્ય સૂર્યોદય પછીનું માન થયું. તિથયઃ શુક્લ પ્રતિપદો યાતા દ્રિધા નગોદ્ધૃતા શેષમ બવો બાલવશ્વ કોલવસ્તે તિલોગર વણિજસ્વ ભવે દૃષ્ટિ કૃષ્ણ બભૂતા પરાર્ધત શકુનિર્નાગસ્વ ચતુષ્પદ કિંસ્તુ ધ્વનેમ કિંસ્તુ જ્ઞમેવ ચ. તિથિમાં કર્ણ જાણવાની રીત જે આપણે અહીંયા અને વિરામ આપશું અને અહીંયા આપણે એને વિરામ આપશું અને આગળ એને જણાવશું.